નીતિ એ વાત કહી રહી છે કે નાનું નુકસાન સહન કરીને મોટા નુકસાન બચો. આ બધી નીતિ છે. ભાગે ભૂતકી લોટી ભલી આપણે શીખીએ છીએ. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજિતિ પંડિતઃ, આ બધી નીતિ છે. સર્વનાશ હોય ત્યારે અડધું છોડીને આપણો સર્વનાશ બચાવવો જોઈએ. તો નીતિ તો અલગ વાત સમજાવી રહી છે આપણને. ધર્મ અહીંયા કોઈક બીજી વાત કહી રહ્યો છે કે નહીં, નીતિ કરતાં ધર્મ ઉપર છે. કાનૂનના કરતાં નીતિ ઉત્તમ છે અને નીતિના કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. નીતિ છે કે કાનૂન છે એ આપણા માત્ર દેહ સંબંધી જ આપણને ગાઈડન્સ આપે છે. જીવાત્મા સંબંધી જે કંઈ પણ વ્યવહારો છે કે એની ઉદ્ધાર કે એનો અપકર્ષ છે એના સંબંધમાં તો ધર્મ છે એ જ એકમાત્ર છેલ્લું પ્રમાણ રહે છે. એટલે ભગવાને અર્જુનને સ્પષ્ટ સમજાવ્યું કે તારે હવે એ વાત નથી વિચારવાની કે તું કોઈના ભાઈ તરીકે યુદ્ધ કરી રહ્યો છો કે કોઈના બાપ તરીકે કરી રહ્યો છો કે કોઈકના કુલના અધિકારના માટે કરી રહ્યો છો. એ બધી વાતો હવે તારે વિચારણીય નથી. આ ધર્મયુદ્ધ છે અને એ ધર્મના પક્ષમાં એનો ઝંડો તે ઉઠાવે એટલે તારે એ દ્રષ્ટિથી યુદ્ધ કરવાનું છે. તો કાલે હું જે વાત સમજાવવા જઈ રહ્યો હતો એ વાત હતી કે આપણે આપણે આ બધા પાસાઓ છે એ પુષ્ટિ માર્ગ કે આપણા પણ આ બધા પક્ષ છે. આપણે પણ કોઈક શરીરના લેવલ ઉપર યંત્રવત રહ્યા છીએ, કંઈક પણ આપણે જોડાયેલા છીએ. એટલે ઘણા બધા કાર્યો આપણે સુવિચારિત રૂપથી કરી રહ્યા છીએ. જે દેશ પ્રદેશમાં રહી રહ્યા છીએ, સમાજમાં કે પરિવારમાં, એના જે કંઈ પણ કાનૂન છે કાનૂનને પણ આપણને અનુસરવાના છે, અનુસરી જ રહ્યા છીએ. સાથે સાથે કાનૂનના ઉપરનું જે નીતિ છે એને પણ આપણે અનુસરીએ છીએ. એટલી જ વસ્તુ છે કે કાનૂન અને નીતિ જ્યાં બંને એકબીજાની સામે કન્ફ્રન્ટેશનમાં નથી ત્યાં એ નીતિને આપણે ખુલ્લા દિલથી અનુસરીએ છીએ. જ્યાં કોઈ નીતિ શ્રેષ્ઠ હોવા છતાં કાનૂન આપણને પરમિટ નથી કરતી એ નીતિને અનુસરવાની, તો આપણા અંગત સ્તરે આપણે એને અનુસરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ એની સાથે સાથે પણ આપણે એક સનાતન ધર્મની વૈદિક પરંપરાના અનુયાયી છીએ, એટલે કોઈક ધાર્મિક પક્ષ પણ આપણો છે. ગઈકાલે તમને કહ્યું હતું કે એ ધાર્મિક પક્ષ જ્યારે સનાતન ધર્મ આપણને સમજાવે છે ત્યારે સીધો આત્માને અનુલક્ષીને ધર્મ આપણને કોઈ આદેશ આપી નથી શકતો, કેમ કે કોઈ પણ આદેશનું પાલન કરવા માટે આત્મા પાસે કોઈ સાધન નથી. એટલે આત્માનો ઉદ્ધાર કરવા માટે કે એને અધોગતિથી બચાવવા માટે શાસ્ત્ર તો દેહને સંબોધિત કોઈ ઉપદેશ આપે છે. આના માટે ઉપનિષદમાં બહુ સુંદર એક રૂપક આપવામાં આવ્યું છે કે કોઈ એક રથની કલ્પના કરો જેમાં એક રથી એટલે કે એનો સ્વામી બેઠો છે, એનો એક સારથી છે જે ઘોડાને લગામથી રથીની આજ્ઞા અનુસાર લઈ જાય છે. ઘોડા અને સારથીને જોડનારી લગામ છે અને ઘોડા છે. એવી રીતથી આ શરીર છે, શરીર એક રથ છે, ઇન્દ્રિયો છે એ લગામ છે, ઘોડા છે, મન છે એ ઇન્દ્રિયને એને સારથીને જોડનારું લગામનું કામ કરે છે, દોરાવાનું. આત્મા રથી છે અને બુદ્ધિ સારથી છે. આ જાતની એક રૂપક શાસ્ત્ર ઉપનિષદ આપણને સમજાવે છે. હવે જે કંઈ પણ આ રથનું નિર્માણ થયું છે, રથને ઘોડા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, એને લગામ પણ બાંધવામાં આવી છે, લગામને પકડવા માટે આ રાની સારથીને પણ બેસાડવામાં આવ્યો છે, અને એ આખું જે બખડંતર છે એ આખરે રથી એટલે આત્માના માટે છે. એટલે પ્રભુએ આટલી ફેસિલિટી આપણી જીવાત્માને પ્રોવાઈડ કરી છે એમ સમજવાનું છે. એમ કોઈ જગ્યાએ નોકરી કોઈની લાગે સારી પોસ્ટ ઉપર અને એને ડ્રાઈવર સાથે વાહન પ્રોવાઈડ કરવામાં આવે કે તમે તમારા કાર્યને સારી રીતે કરી શકો એટલા માટે તમને આ વાહન અને એનો ચાલક તમને આપવામાં આવી રહ્યો છે. હવે એ વ્યક્તિ યદિ સાત્વિક છે, ફરી જોજો, સાત્વિક રાજસ્તાની દ્રષ્ટિથી, તો એ વ્યવસ્થાને પોતાના કાર્યને સારી રીતે કરી શકવા માટે વાપરે. એટલે સમયસર એકદમ તરોતાજા અવસ્થામાં પોતાના કાર્ય ક્ષેત્રમાં પહોંચી જાય તે માટે એનો ઉપયોગ કરે, ચાહે ફિલ્ડ વર્ક હોય ચાહે ઓફિસ વર્ક હોય. તો એ વ્યક્તિને આપણે શું કહીશું? સાત્વિક પ્રકૃતિનો છે. અને જે સાધન કોઈ વ્યક્તિને પ્રાપ્ત થયું છે પણ એની પ્રકૃતિ તામસી છે, તો એ શું કરશે? એ વ્યવસ્થાનો દુરુપયોગ કરશે, હરવા ફરવા માટે, સગાવા લાવવા માટે, અથવા પોતે સાયકલ ઉપર જશે ને ગાડીને ડ્રાઈવરને ભાડે ઉપર ચલાવવું મૂકી દેશે. આવું પણ થાય છે. ભારતની બધી વસ્તુ બહુ સહજ છે. પહેલો આ જ ઉપયોગ વિચારવામાં આવે, પછી બીજો વિચાર. તો એ બધી વસ્તુઓ શક્ય છે. તો આ તમોવૃત્તિ છે. એ રીતે આપણને પ્રભુએ દેહ આપ્યો છે, બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, એ બધું આ જીવાત્મા છે એની ફેસિલિટી માટે મળેલું છે. એ જીવાત્મા કે બુદ્ધિ આ બધી સુખ સુવિધાનો ઉપયોગ શેના માટે કરે? એના માટે થોડું સ્વાતંત્ર્ય પણ એને છે, એની પાસે નિર્ણય શક્તિ છે, પ્રભુએ આપેલી છે બુદ્ધિ. બુદ્ધિ સદસદનો વિવેક કરનારી છે, તો એ અસત્કાર્યથી બચી અને સત્કાર્ય માટે એનો ઉપયોગ કરશે. યદી સદસદ વિવેક નથી, એવી જાતનો કોઈ આવેશ આવી ગયો છે, આવેશથી પણ આપણે કાર્ય કરીએ છીએ. જેમ કોઈ પણ ગમે તેટલો સચેત હોય, સારા વિચાર ધરાવતો હોય, સારો ઉપદેશક હોય, પણ બીમાર અવસ્થા છે એની. સામાન્ય દાખલો છું કે કોઈ પણ માતા પોતાના સંતાનના હંમેશા હિતનો વિચાર કરતી હોય, જેને પોતાના પેટમાં 9 મહિના સુધી રાખ્યો છે એના માટે ક્યારે પણ એ હિતનો વિચાર કરી શકે? સંભવ નથી. ગુજરાતીમાં કહેવત પણ બહુ પ્રસિદ્ધ છે કે છોરું કછોરું થાય પણ માતા કરે માતા ન થાય. પણ દરેક માતા પોતાના જીવનના એ ક્ષણોને વિચાર કરે કે જ્યારે નિંદમાં ઘરનું કાર્ય, બચ્ચાઓનું કાર્ય, પતિનું કાર્ય, એ બધું કરીને રાતના સૂવે ને તે વખતે અડધી રાત્રે એનો બચ્ચો ટે ટે ટે ટે કરે, તે વખતે ક્રોધના આવેશમાં એ માતાએ બચ્ચાને કયા શબ્દો નહીં કહ્યા હોય, શું કામ પેદા થયો, મરી કેમ ન ગયો, આમ આપના ઉદ્ગારો છે એ બહુ સહજતાથી નીકળે છે. હવે એ કોઈ કેલ્ક્યુલેશન નથી, પણ આવેશજન્ય છે. જે જેના માટે જેણે જણ્યા છે તે છતાં પણ આવેશમાં મનુષ્ય દ્વારા કયું કામ ન થઈ જાય એની કોઈ ગેરંટી નથી. તે જ રીતે એ આવેશ તો કોઈ ક્ષણિક છે, પરિસ્થિતિને કારણે પહેલા થયેલો, શારીરિક કે તે વખતની જે સમયની સ્થિતિ છે તે. પણ કેટલાક આવેશો જે ભોજન વગેરે આપણે કરતા હોઈએ, જે લોકોના સંગમાં રહેતા હોઈએ, જે જાતનું વાંચન આપણું હોય, એ બધાને કારણે એનો પ્રભાવ ધીરે ધીરે એવો દ્રઢતાથી આપણી ઇન્દ્રિયો મન ઉપર પડતો હોય છે કે એ પછી સ્વભાવમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં બહુ ઊંડે સુધી એ વસ્તુ ઉતરી જતી હોય છે અને એ સ્થિર થઈ જાય છે. અને એ સ્થિરતા આપણે લોકોને જાણતા હોય છે કે ભાઈ કેટલાક લોકો માટે ગામમાં કે આ બહુ ખડૂસ માણસ છે, બહુ લોભીઓ છે, કે આ દુર્વાસાનો અવતાર છે, અતિ તામસી છે, બહુ લુચ્ચો છે. એ સ્ત્રીલિંગ પુલિંગ બંનેમાં સમજી લેજો, મારે બધાનું હી ઓર શી એમ કહેવાની જરૂર ન પડવી જોઈએ. તો એ સર્વત્ર લાગુ થઈ જતું હોય છે, એનું કોઈ કારણ છે કે વ્યક્તિત્વ જ આખું એનું એ જાતનું બની ગયું છે, એમાં માત્ર આ જન્મમાં કે આ વર્ષોમાં એને રંગ, ખાનપાન, વ્યવહાર કે એનું જેનેટિક બંધારણ, આ બધી વસ્તુઓમાં એક વખતનું નિર્ધારક નથી બનતું, પરંતુ આપણે ત્યાં જે જન્મની પરંપરા છે એ પરંપરાથી એનું એ જાતનું બંધારણ બનતું આવે છે, તો એને પ્રભાવિત કરે છે. હવે જીવાત્માને જે શરીર પ્રાપ્ત થયું છે એ કઈ અવસ્થાવાળું મળેલું છે? જો તામસી પ્રકૃતિમાંથી એને પ્રાપ્ત થયેલું છે, એટલે જે કુલ પરંપરા જ તામસી છે, અને તમોગુણના પ્રાધાન્યવાળું જો એને શરીર પ્રાપ્ત થયો છે, એને આસપાસનો માહોલ પ્રાપ્ત થયો છે, પરિવારજનો કે વ્યવસાય પણ એ જાતનો પ્રાપ્ત થયો છે, આડોશ પડોશ પણ એવો પ્રાપ્ત થયો છે, તો એ વસ્તુનો પ્રભાવ એના ઉપર પડ્યા વગર નહીં રહે. બે રીતે પ્રભાવ પડે છે. એક તો કોઈક વસ્તુને આપણે આદર્શ તરીકે જોઈને એને આપણા જીવનને અપનાવી લઈએ, આકર્ષિત થઈને, એક એ જાતનો પ્રભાવ છે. અને બીજો નેગેટિવ પ્રભાવ એવો છે કે આપણને એમ કહેવામાં આવે કે આ નહીં કરવું, આ નહીં કરવું, આ ખરાબ કહેવાય, એવું કોઈ દ્વારા નિરંતર આપણને કહેવામાં આવતું હોય ત્યારે સમજના સ્તરે તો આપણી સમજ એવી બને છે કે આ વસ્તુ સારી નથી, પણ સારી નથી સારી નથી એવું નિરંતર જ્યારે કહેવામાં આવે છે ત્યારે કોઈક લેવલ ઉપર આપણું મન એવી ગુલાટ મારી દે છે કે એને છોડવાની જગ્યાએ એને પકડી લે છે. એક દાખલો તમને આપું છું કે તમે જેમ કોઈ વસ્તુ ગરમ છે અડતાની અડતાની અડતાની એમ કે એટલું બધું શું કહો છો, જોઈએ તો ખરા કેવું છે, એમ કરીને માણસને અડી લે, તો અડતાની અડતાની એ ના પાડવા માટે હતું, પણ એનાથી પ્રેરણા નથી મળી કે નહીં તો અડીને જોઈ લો એક વખત. આ જે પ્રવૃત્તિ છે મનની એ કોણ વસ્તુ એને કઈ રીતે લે છે એના ઉપર નિર્ભર કરે છે. એક છાપામાં સમાચાર આવ્યા હતા કે બચ્ચાને દવાવાળો હતો વ્યક્તિ, એનો છોકરો, એ દવામાં રમવા માટે આવે, આ કેટલીક એવી વસ્તુઓ પણ હોય કે જે અતિ જીરી હોય, એટલે ઓલો બાપ છે બચ્ચાના હિતના વિચારથી એને એમ કહ્યા કરતો કે બેટા આ નહીં લેજે, આનાથી મરી જવાય, ખાઈએ તો આ પીએ તો એટલું ઝેરી છે. બચ્ચાને એમ થયું સાલું આટલું બધું કહે છે તો શું હશે, એક વખત ટેસ્ટ કરી લઈએ, ટેસ્ટ કરી દો ને બચ્ચો. તો કેટલીક વખતે નિષેધાજ્ઞાઓ છે એ આવી હોય છે. અમને અમારા સાથે પણ એવું એક વખત બન્યું. અમે લોકો ગંગોત્રી ગયા ફરવા માટે, ત્યાંથી ગૌમુખ જવાનો જે રસ્તો હતો ત્યાં નિષેધાજ્ઞા લાગેલી હતી કે અત્યારે બધા ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, લેન્ડસ્લાઇડિંગ પણ થઈ રહી છે, એટલે આ રસ્તો છે પ્રતિબંધિત છે, કોઈએ જવું નહીં. એવું ઠેર ઠેર સૂચવ્યું. અમને એમ થયું આટલું બધું શું હોય, એટલે ચાલ જઈ આવીએ. તો અમે તો ચાલ્યા ગયા. અમને એક એક સૂચનાઓ આવતી જ હતી કે હવે અહીંયા હો તો તમે પાછા વળી જાઓ, હવે અહીંયા હો તો પાછા વળી જાઓ, એમ સૂચનાઓ આવતા જ હતી. પણ જે રસ્તો જઈ રહ્યો હતો એના ઉપરથી અમને જરા ભયભીત થવા જેવું લાગ્યું નહીં. ત્યાંથી તે વખતે, હવે તો કદાચ રસ્તો ઓછો થઈ ગયો હશે, તો ત્યારે 19 કિલોમીટર હતું ત્યાંથી ગૌમુખથી ગંગોત્રીનો રસ્તો. અમે 5-6 જણા બધા સમાન યુવાવસ્થામાં હતા, તો સવારે 4 વાગે નીકળી ગયા. પછી ગૌમુખમાં પહોંચ્યા, ત્યાં સ્નાન વગેરે પણ કર્યું, બહુ આનંદ પણ આવ્યો. પછી ઓલી સૂચનાઓની ગંભીરતા ધીરે ધીરે સમજાવવા લાગી.